स्वयं उपवासमा असमर्थ होवाथी फल मूल खाईने अथवा दूध पीने रहे अथवा भिक्षान बोझी थाय अथवा एक समय भोजन करे रात्रे प्रतिदिन परिमित भोजन करे अने पवित्र भाव थी भूमि शयन करे भस्म पर तृण पर अथवा चीर पर या मृग चर्म पर शयन करे प्रतिदिन ब्रह्मचर्य नु पालन करीने जा व्रत नु अनुष्ठान करे जो शक्ति होय तो रविवार ना दिवसे आर्ध नक्षत्र मा बन्ने पक्षाय पूर्णिमा ने अमासे आठमे तथा चौदसे उपवास करे मन वाणी अने क्रिया द्वारा संपूर्ण प्रयत्न थी पाखंडी पतित रजस्वला स्त्री सुतक मा पड़ेला लोको तथा अत्यंज वगैरे ना संपर्क नो त्याग करे निरंतर क्षमा दान दया सत्य भाषण अने अहिंसा मा तत्पर रहे संतुष्ट अने शांत रहीने जप अने ध्यान मा लागेलो रहे त्रणेकाळ स्नान करे अथवा भस्म स्नान करी ले मन वाणी अने क्रिया द्वारा विशेष पूजा कर्या करे आ विषय मा अधिक केवाती शोला व्रतधारी पुरुष क्यारे अशुभ आचरण न करे प्रमाद वश जो एवं आचरण थई जाए तो तेना गुरु लादावनो विचार करीने ना दोषोनु निवारण करवा माटे पूजा होम अने जप वगैरे द्वारा उचित प्रायश्चित करे व्रतनी समाप्ति पर्यंत भूलती पर अशुभ आचरण न करे संपत्ति होए तो ते अनुसार गोदान वृषोत्सर्ग अने पूजन करे भक्त पुरुष निष्काम भावती शिवनी प्रीति माटे ज सर्व काई करे आ संक्षेप मा व्रतनी विधि कही गई छे हवे शास्त्र अनुसार प्रत्येक मास मा जे विशेष कृत्य छे बताऊ छु वैशाख मास मा हीरानु बनेलू शिवलिंग होए तो तेनु पूजन करवो जेठ मास मा मरकत मणिमय शिवलिंग नी पूजा करवी उचित छे अषाढ़ मास मा मोती थी बनेला शिवलिंग ने पूजनीय समझो श्रावण मास मा नीलम ना बनावेल शिवलिंग नु पूजन योग्य छे भादरवामा पूजन माटे पद्मराग मणिमय शिवलिंग उत्तम मनायु छे आसो मास मा गोमेद मणिना शिवलिंग नु पूजन उत्तम छे कार्तक मास मा परवाळा नु शिवलिंग अने माक्सर मास मा वैदुर्य मणि नु शिवलिंग पूजन थवु जोईए तेवु विधान छे पोष मास मा पुष्पराग पोखराज मणि अने माघ मास मा सूर्यकांत मणिना लिंग नु पूजन करवु जोईए फागण मास मा चंद्रकांत मणि अने चैत्र मा सूर्यकांत मणि ना बनेला शिवलिंग ना पूजन नी विधि छे अथवा रत्नो न मळवा उपर बधा ज मास मा सुवर्णमय लिंग नु पूजन करवु जोईए सुवर्ण ना भाव मा चांदी तांबू पत्थर माटी लो अथवा बीजी कोई वस्तु जे सुलभ होय तेनु लिंग बनावी लेवु जोईए अथवा पोतानी रुचि अनुसार सर्वगंधमय लिंग नु निर्माण करे व्रतनी समाप्ति समय नित्य कर्म पूर्ण करीने पूर्ववत विशेष पूजा हवन करीने पश्चात आचार्य नु तथा विशेषतः व्रतधारी ब्राह्मणों नु पूजन करे पछी आचार्य नी आज्ञा लईने पूर्वता उत्तर दिशा तरफ मुख करीने कुशासन पर बेसू हाथमा कुश लईने प्राणायाम करीने सांब सदाशिव नु ध्यान करता करता यथाशक्ति मूल मंत्र नो जाप करे पची पूर्ववत आज्ञा लई हाथ जोड़ी नमस्कार करीने कहे हे भगवान हवे हूँ आपनी आज्ञा थी आ व्रत नो उत्सर्ग करू छु आम कहीने शिवलिंग ना मूल भाग मा उत्तर दिशा तरफ कुश नो त्याग करे तेना पची दंड चीर जटा ने मेखला नो त्याग करी दे त्यार पची विधि पूर्वक आचमन करीने पंचाक्षर मंत्र नो जप करे जो आत्यंतिक दीक्षा ग्रहण करीने पोताना शरीरनो अंत तथा सुधी शांत भाव थी आ व्रतनु अनुष्ठान करे छे ते नैष्ठिक व्रती कहेवाय छे इने सर्व आश्रमोथी ऊर्ध्व जाणीने महापाशुपत जाणवो जोईए ते ज तपस्वी पुरुषोमां श्रेष्ठ छे अने ए ज महान व्रतधारी छे जे 12 दिवसो सुधी प्रतिदिन विधिपूर्वक आ व्रतनु अनुष्ठान करे छे ते पण नैष्ठिक तुल्य ज छे કેમકે એણે તીવ્ર વ્રતનો આશ્રય લીધો છે જે પોતાના શરીર ઉપર ઘી લગાવીને વ્રતના બધા નિયમોમાં તત્પર થઈને 2-3 દિવસ કે 1 દિવસ પણ આ વ્રતનું અનુષ્ઠાન કરે છે તે પણ કોઈ નૈષ્ઠિક જ છે જે નિષ્કામ થઈને પોતાનું પરમ કર્તવ્ય માનીને પોતાની જાતને શિવના ચરણોમાં સમર્પિત કરીને આ ઉત્તમ વ્રતનું સદા અનુષ્ઠાન કરે છે, એના સમાન ક્યાંય કોઈ નથી. વિદ્વાન બ્રાહ્મણ ભસ્મ લગાવીને મહાપાતક જનિત અત્યંત દારૂણ પાપોથી પણ તત્કાળ છૂટી જાય છે, એમાં સંશય નથી. રુદ્રાગ્નિનું જે સૌથી ઉત્તમ વીર્ય છે તે ભસ્મ કહેવાય છે. તેથી જે બધા જ સમય ભસ્મ લગાવી રાખે છે તે વીર્યવાન મનાય છે. ભસ્મમાં નિષ્ઠા રાખનારા પુરુષોના બધા દોષો એ ભસ્માગ્નિના સંયોગથી દગ્ધ થઈને નષ્ટ થઈ જાય છે. જેનું શરીર ભસ્મ સ્નાનથી વિશુદ્ધ છે તે ભસ્મ નિષ્ઠ કહેવાય છે. જેના બધા અંગોમાં ભસ્મ લગાડેલી છે, જે ભસ્મથી પ્રકાશમાન છે, જેણે ભસ્મમય ત્રિપુંડ લગાવી રાખ્યું છે, તથા જે ભસ્મથી સ્નાન કરે છે તે ભસ્મનિષ્ઠ મનાય છે. ભૂત પ્રેત પિશાચ તથા અત્યંત દૂષણ રોગ પણ ભસ્મનિષ્ઠની નિકટતાથી દૂર ભાગે છે, એમાં સંશય નથી. એ શરીરને ભાસિત કરે છે, એટલા માટે ભાસિત કહેવાય છે, તથા પાપનું ભક્ષણ કરે છે તે કારણે તેને ભસ્મ કહેવાય છે. ભૂતિ એટલે કે ઐશ્વર્યકારક હોવાથી તેને ભૂતિ અથવા વિભૂતિ પણ કહે છે. વિભૂતિ રક્ષા કરનારી છે, તેથી તેનું નામ રક્ષા પણ છે. ભસ્મના મહાત્મ્ય વિશે અંશો વધારે કહી શકાય. ભસ્મથી સ્નાન કરનાર વ્રતી પુરુષ સાક્ષાત મહેશ્વર દેવ કહેવાય છે. આ પરમેશ્વર સંબંધી ભસ્મ શિવ ભક્તો માટે બહુ ભારે અસ્ત્ર છે, કેમ કે એણે ધૌમ્ય મુનિના મોટા ભાઈ ઉપમન્યુના તપમાં આવેલી આપત્તિઓનું નિવારણ કર્યું હતું. તેથી સર્વથા પ્રયત્ન કરીને પાશુપત વ્રતનું અનુષ્ઠાન કરીને એ પછી હવન સંબંધી ભસ્મનો ધન સમાન સંગ્રહ કરીને સદા ભસ્મ સ્નાનમાં તત્પર રહેવું જોઈએ. બાળક ઉપમન્યુને દૂધ માટે દુઃખી જોઈને માતા એને શિવની આરાધના માટે પ્રેરણા આપે છે તથા ઉપમન્યુની તીવ્ર તપસ્યા. ઋષિઓએ પૂછ્યું, હે પ્રભુ, ધૌમ્યના મોટા ભાઈ ઉપમન્યુ જ્યારે નાના બાળક હતા ત્યારે તેમણે દૂધને માટે તપસ્યા કરી હતી અને ભગવાન શિવે પ્રસન્ન થઈને તેમને ક્ષીર સાગરનું પ્રદાન કર્યું હતું. પરંતુ શૈશવ અવસ્થામાં એમને શિવશાસ્ત્રના પ્રવચનની શક્તિ કેવી રીતે પ્રાપ્ત થઈ, અથવા તે કેવી રીતે શિવના સત સ્વરૂપને જાણીને તપસ્યામાં નિરત થયા? તપશ્ચરણ પર્વમાં એમને ભસ્મના વિજ્ઞાનની પ્રાપ્તિ કેવી રીતે થઈ, જેથી તે રુદ્રાગ્નનું ઉત્તમ વીર્ય છે એ આત્મરક્ષક ભસ્મને એમણે પ્રાપ્ત કરી? વાયુદેવે કહ્યું, હે મહર્ષિઓ, જેમણે તપ કર્યું હતું તે ઉપમન્યુ કોઈ સાધારણ બાળક ન હતા, પરમ બુદ્ધિમાન મુનિવર વ્યાઘ્રપાદના પુત્ર હતા. એમણે જન્માંતરમાં જ સિદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ હતી, પરંતુ કોઈ કારણવશ તે પોતાના પદથી ચ્યુત થઈ ગયા, યોગ ભ્રષ્ટ થઈ ગયા, તેથી ભાગ્યવશ જન્મ લઈને તે મુનિકુમાર થયા. એક સમયની વાત છે, એ પોતાના મામાના આશ્રમમાં એમને પીવા માટે બહુ થોડું દૂધ મળ્યું. એમના મામાનો છોકરો પોતાની ઈચ્છાનુસાર ગરમ ગરમ દૂધ પીને એમની સામે ઉભો. માતુલ પુત્રને આ અવસ્થામાં જોઈને વ્યાઘ્રપાદ કુમાર ઉપમન્યુના મનમાં ઈર્ષ્યા થઈ અને એમણે પોતાની મા પાસે જઈને બહુ પ્રેમથી બોલ્યા, હે માતા, હે મહાભાગે, હે તપસ્વીની, મને અત્યંત સ્વાદિષ્ટ ગરમ ગરમ ગાયનું દૂધ આપો, હું થોડું તો પીવાનો નથી. દીકરાની આવાજ સાંભળીને વ્યાઘ્રપાદની પત્ની તપસ્વીની માતાના મનમાં એ સમય બહુ દુઃખ થયું. એણે પુત્રને બહુ આદર સાથે છાતી સરસો ચાંપી લીધો અને પ્રેમપૂર્વક લાડ પ્યાર કરીને પોતાની નિર્ધનતાનું સ્મરણ થઈ આવવાથી તે દુઃખી થઈને વિલાપ કરવા લાગે. મહા તેજસ્વી બાળક ઉપમન્યુ વારંવાર દૂધને યાદ કરીને રડતી માતાને કહેવા લાગ્યા, માં, દૂધ આપ, દૂધ આપ. બાળકની આ હઠને જાણીને તપસ્વીની બ્રાહ્મણ પત્નીએ એની હઠના નિવારણ માટે એક સુંદર ઉપાય કર્યો. એણે સ્વયં ઉચ્ચ વૃત્તિથી કેટલાક બીજોનો સંગ્રહ કર્યો હતો. એ બીજોને જોઈને તત્કાળ તે ઉઠાવી લીધા, દળીને પાણીમાં ભેળવી દીધા, પછી મીઠી વાણીમાં બોલ્યા, આવો આવો મારા લાલ, એમ કહીને બાળકને શાંત કરીને હૃદય સાથે લગાવી દીધો અને દુઃખથી પીડિત થઈને એમણે કૃત્રિમ દૂધ એમના હાથમાં આપી દીધું. માતાના આપેલા એ બનાવટી દૂધને પીને બાળક અત્યંત વ્યાકુળ થઈ ગયો અને બોલ્યો, માં આ દૂધ નથી.